યમપુરીમાં યમના દૂતોએ બધા પાપીઓને કહ્યું તમારા જે પાપ છે એની નોંધ કરો, અને બધા એને સપલી આપતા હતા, એક આ નોંધ લખો બધા. એ બધી સપલી આપતા આપતા શરદ પવાર પાસે આવ્યા તો એમણે કીધું તમને કેટલી આપવું, બધાને એકે પૂરી થઈ જશે, પણ તમારે કેટલી જોશે. એમાં બધા પછી આવી ગયા, બધા જે છે જે તે બધા ઘણા એવા છે, અહીં ક્યાં ખાય ખૂટે એવા છે, યમપુરી ની સપલી ખૂટવાડે એવા છે. યાદ હોય તો જ વિદ્યા કામ ની, યાદ હોય તો જ તમે બે મિનિટ કઈ બોલી શકો. વિદ્યા પાઠે મારી પાસે 1000 પુસ્તક હોય, 2000 પુસ્તક હોય, એ બધા મેં વાંચ્યા હોય, પણ યાદ ન હોય તો હું શું બોલું. કંઠસ્થ જોઈએ તો જ બોલાય, કંઠસ્થ હોય તો જ તમે ઇન્ટરવ્યુમાં કઈ કહી શકો. વાંચ્યું ગણું શું કામનું. એવી જ રીતે પૈસો પણ સાથે હોય તો જ કામ. હવે અંતરિયાળ જરૂર પડી છે, બેંકમાં તમારે 10 કરોડ હોય પણ શું કરો, ભેળા 10 રૂપિયા હોય તો કામ થાય. એટલે પૈસો સાથે જોઈએ, નહીતર મૂડી ગમે એટલી હોય તો કશું કામનું નહીં. સુનો ઉસ પર એક વાત સુન. પંજાબમાં એક દુનિચંદ કરીને વાણિયો, એ પણ ઐતિહાસિક ઘટના છો, દુનિચંદ નામનો વાણિયો, ખૂબ પૈસો પાવડે ખાપો એટલો, આ પાવડાના હથાવાળા જે વાત હા, એ દ્રષ્ટાંત છે. મારે કોકદી તમને લેવું છે ઝપટમાં, પણ હજી આવતું નથી, એ મોકો આવશે ત્યારે જ આવશે. મને હા કરી ગયું છે ને, એ કોકદી આવવાનું છે, બરાબર આવવાનું છે, એટલે મજાની વાત છે. એટલે દુનિચંદ પાસે ખૂબ પૈસો, પણ રાતી પાય પણ દાન પુણ્યમાં કે કોઈને આપે નહીં, કોઈને મદદ ને આપે જરાય. અરે ઘરમાં ઓછું વાપરતો છે રામ જાણે, પણ પૈસો ઘણો પણ એનો કોઈ વાપરી ન જાય. વાત લાંબી થાય છે, કાક બાપુએ કહેલું છે અમુક અમુક વસ્તુ કોઈના હાથમાં ક્યારેય આવતી નથી. પતિવ્રતા નારીનું શીલ, મરી જાઓ તો પ્રાણ મૂકી દે પણ એ સ્ત્રી કોઈના હાથમાં ના આવે, પતિવ્રતા નારીનું શીલ. કેસરી મૂછ, એ સાવજ સાસણ ગીર નો કેસરી બાળ સિંહ હોય, એ હોય 2.5 હાથનો આમ 2.5 ફૂટિયો હોય, પણ એ જીવતો હોય ત્યાં સુધી હોય 3-3 પૂંખડા જ, પણ કોઈના બાપની તાકાત નથી, જીવતો હોય ત્યારે મૂછનો એક વાળ પણ તોડી આવે, તોડી શકે એ પેલા એના રીંગણું થઈ જાય, એ તોડી શકે, મારીને ખાઈ જાય, હોય હા હા હા કરી ઊભો થાય તો આના વાળ એમનેમ ખરી જાય. કેસરી મૂછ, પતિવ્રતા નારીનો શીલ, અને બીજી એક બે વાતો ગણાવી છે પણ મને યાદ આવતી નથી. મણિધર નાગનો મણી કહેવાય છે, મણિધર નાગ હોય છે એનામાંથી મણી હોય છે, એ જીવતો હોય ત્યાં સુધી કોઈની તાકાત નહીં કે એનામાંથી મણી ઉતારી શકે, કારણ કે લેવા જાય એ પેલા ફૂંક મારીને મારી નાખે એમ. મણિધર મણીનો મણી, પતિવ્રતા નારીનો શીલ, કેસરી બાળની મૂછ, અને એવી જ રીતે લોભિયાનો પૈસો. એ જીવતો હોય ત્યાં સુધી કોઈની બાપની તાકાત નથી કે એમાંથી એક પણ રૂપિયો લઈ શકે, અને એટલા ઠંડે કલે જે હોય તમને આપે જ નહીં. તમે કયો કે આપ, અરે શેઠ સાહેબ લખાવો, અરે તમે આયા બહુ સારું કરી, મારો ગરમે ન થાય, તમે ગાયડો દો ને તો કે શેઠ સાહેબ તમને ગાયડો દે, દીધી છે ને લીધી નથી ને કઈ, એમાંથી ને વેપાર કરે બોલો. લોભિયો એ પૈસો જીવતો હોય ત્યાં સુધી કોઈને આપે કામ જ ના. બસ એવો દુનિચંદ. ગુરુ નાનક સાહેબ ત્યારે યાદ, એને વાત આવી યાદ કે અરે આટલો બધો પૈસો અને આપણે ધર્મનું કામ કરીએ અને ગરીબોના કામમાં દુનિચંદનો પૈસો ના આવે, પંજાબી માણસ થઈને અને હું પંજાબમાં, મારે એને કંઈક કહેવું જ જોઈએ, મારી ફરજ છે. નાનક સાહેબ ગુરુ નાનકદેવ સામે ચાલીને દુનિચંદને ઘરે જઈ પડ્યા અચાનક. હવે ગમે તેમ તો ભારતનો માણસ છે ને, એટલે આવકાર તો આપે આવો, અને ગુરુ નાનકને એ પંજાબમાં ન ઓળખતું હોય એવો કોણ હોય. આવો બાબા બેસો બેસો બેસાડ્યા, એ જળ લાવીને આપ્યું પીધું. પછી સેજે સ્વાભાવિક, આપણે કોઈ પણ માણસ હોય તો બોલે આવી રીતે, આવું કોઈ માણસ આવ્યું હોય તો શું અચાનક બાપજી આવવાનું કારણ, હું આપની શું સેવા કરું. હા મોઢામાં શબ્દ નીકળી ગયો, આપની હું શું સેવા કરું. ગુરુ નાનક કે બસ હું એટલા જ માટે આવ્યો છું, બહુ મારી નાનકડી સેવા છે. વાત જોજો ભાઈ, સુખી થવાના રસ્તા છ પૈસા ઘરમાં હોય એવો કોઈ માણસ આ સભામાં નથી બેઠો. આ કઠિયારાની વાત ચાલે છે, છ પૈસા વાળાની. હા, અને સુખનો ભંડાર છે આમાં. તમે સારામાં સારી વસ્તુ લઈને ખાઈ પી જશો એનો કોઈ અર્થ નથી સરતો, પણ ભૂખ્યા રહીને જો કોઈને આપી દીધું હશે તેનો અર્થ બહુ મોટો થશે. મૂળ તો દાડો જ એવો કોઈ નો આથમો જોઈ જયારે કોઈને કઈ ખવડાવ્યા વગર રાત પડે. કોઈ પણ કોઈ પણ કોઈ પણ આવે ને તો સહેજે કઈ ન હોય તો મુખવા જ ખાવ ભાઈ. તમે ભલે જમીન આવ્યા છો, તમારા પેટમાં મગ મૂકવા જેટલી જગ્યા નથી અમે જાણીએ છીએ, પણ ઘરે આવ્યા છે, થોડુંક મુખવાસ ખાવ, ખાવ કઈક ખાવ. એમ કેમ આવી મોટી વાત છે? બસ મારે નાનકડી સેવા છે, બતાવો બાપજી. ગુરુ નાનક સાહેબે એના જબ્બાના ચાળમાંથી અહીંથી એક સોય કાઢી, કપડું સાંધવાની આવડી, એક આંગળી જેવડી સોય સુઈ નિડલ એ પેલા દુનિચંદને આપી, લ્યો આ રાખો, આ સાચવજો, હું તમારા કરતા વ્રત છું, પેલા મરી જઈશ, સ્વર્ગમાં જઈશ, તમે પછી મરશો, ત્યાં સુધી સાચવજો, મરો ત્યારે આ સુઈ સાથે લેતા આવજો, સ્વર્ગમાં મને હાથ હોય તો આપી દેજો. બસ આટલું જ નાનકડું કામ છે. આટલું કઈ નાનક સડસડાટ નીકળી જ ગયા. આ ઓલો જોઈ રહ્યો, હજી તો જ્યાં કઈ વાત કરવી ત્યાં તો નાનક નીકળી જ ગયા. શેઠિયાએ સુઈ લઈ લીધી, પણ વિચાર આખી રાત સુઈ ન શક્યો એ માણસ, કે આખી જીવતો છું ત્યાં સુધી સાચવી દઉં, પણ મરી જાઓ પછી તમે આ સુઈ મને હાથો હાથ સ્વર્ગમાં આપજો. આ ત્યાં લઈ કેમ જાવી? નમછાણા લાકડામાં સળગાવી દેવાના છે એટલે કપડું હેરી આવવા નથી, તો આ સોય મારે લઈ કેવી રીતે જાવી? અને આ મને સોંપીને આવો મોટો સાધુ પુરુષ વયો ગયો, હવે મારે કરવું શું? આખી રાત ઊંઘ ન આવી દુનિચંદને, સવારે જાગ્યો, આ ભાર મારાથી નહીં ઉપડે સોયનો, અને એક સાધુનો જો રહી જાય તો મરી જાય. એટલે એ તો દોડતો સવારે આવ્યો, નાહ્યા ધોયા વગર આવીને ગુરુ નાનકના પગમાં પડ્યો, બાપજી આ સુઈ પાછી લઈ લ્યો, હું આ સેવા નહીં કરી શકું. કેમ ભાઈ, આટલું કામ સોંપ્યું તો નહીં થાય? તો કે બાપજી અહીંયા હું સાચવી દઉં, પણ મરી જાઉં પછી ઉપર તો આ સુઈ શું કાંઈ ન લઈ જશે કાંઈ. ત્યારે નાનકદેવ કે સુઈ નથી લઈ જઈ શકતો, તો અખૂટ ધન સનદ સંપત્તિ છે એને તું ક્યાં લઈ જવાનો છે? સાથે ઉપર પડ્યું રહેવાનું છે, અહીંયા એક સુઈ નથી લઈ જવાનું, અને એ મારી આપેલી છે, એ નથી લઈ જઈ શકવાનો, તો આ અખૂટ ધન સંપત્તિ ભરી રાખી છે એ સાથે આવવાની છે. અને માણસ જાગી ગયા, બાપજી સાચી વાત છે, સાથે કાંઈ નહીં આવે. નાનક દેવ કે સાથે આવવાની રીત સમજાવું, સુઈ છું, અખોટ સંપત્તિ સાથે આવે, તારી પાસે જેટલું છે એટલું બધું તારી સાથે આવે, એની રીત બતાવ. લોભિયાને આ રીત જડે મૂકે, એ આ તારી પાસે જેટલી સંપત્તિ તારે લઈ જવી હોય એ બધી સંપત્તિ સુઈ સમેત તું ઉપર અલોકમાં પાછી લઈ જઈ શકે એવી તરકીબ તને બતાવું. બાપજી બતાવોને, બસ તારી પાસે જે છે એ ગરીબોને આપવા માંડ, વેચવા માંડ, પરોપકાર કર, સેવા કર, દીનને, દુખિયાને, ગાયોને, પશુઓને, પક્ષીઓને, દરિદ્રોને, રોગીઓને, અનાથોને, વૃદ્ધોને માંડ સેવા કર, સાધુ સંતો ફકીરો ગુરુદ્વારાઓ મંદિરો બધાને કર સેવા કર, સૃષ્ટિની સેવા કર, અને જેટલું વાપરીશ એટલું બધું ઉપર જશે. ભાઈ ભાઈ ભાઈ ભાઈ, તમે અહીંયા નાખો દાણો ધરતીમાં નાખીએ ને ડુંડું આકાશમાં આવે છે, શું બતાવે છે એ? અહીંયા નાખીએ ડુંડું ઉપર આવે, વાત કરો ક્યાંય ક્યાંય આવે તો અવશ્ય મળશે. તો આ સંપત્તિ સાથે લઈ જવાનો કિમ્યો છે, અને જો મરતા પહેલા ના કર્યું તો જે છે એ બધું ફોક, અને ખાલી હાથે જવાનું. એના કરતાં આગળ સંપત્તિ આવે તો શું ખોટું, અને ટ્રાન્સફર થઈ જ જાય. તમે ઇન્ડિયામાં તમારી પાસે રૂપિયા હોય અને તમે 10 લાખ રૂપિયા તમે એ ઇન્ટરનેશનલ બેંકમાં તમે નાખી દો, પછી દુનિયાના છેડે તમે જાઓ, તમને ટ્રાન્સફર થઈને આવે કે નહીં? બસ આ દાન પુણ્ય કરેલું ગમે ત્યાં જાઓ તમને પુણ્ય પહોંચે પહોંચે પહોંચે. એટલે અમથા શ્રીમંતોના કૂતરા પ્લેનમાં ફરતા હશે, ખહુરિયા વાત કરો છો, એ આપ્યું હોય તો ફરે, કોઈ ગરીબોને ટિકિટ લઈ દીધી હોય પ્લેનમાં બેસવાની, કોઈ દરિદ્રોને કોઈ રોગીઓને કાંઈક સેવા કરી હોય ત્યારે જો પ્લેનમાં ફરે છે, નહીતર આપણી આ સોસાયટીમાં કેટલા રાતે કરતા હોય, આખી રાત બિચારા ભૂખ્યા તરશે રાડ્યું નાખતા હોય. આપણે ત્યાં કૂતરા ભેળા થઈને કેમ રોવે છે, ખાવાનું નથી મળ્યું, રાતનું ઓઢવા નથી મળ્યું, એટલે બીજા શું કરે, બીજું કરે શું, આપ્યું નથી સાહેબ, મૂડી લઈ જવાનું, ટ્રાન્સફર થઈને પહોંચે પહોંચે ને પહોંચે. પણ તમને વાત કહું, પાપ કર્યું હોય તો પહોંચે છે, ગમે તે ગોતી લે છે કે નહીં. કોઈ પાપ કર્યું આપણને કઈ દુઃખ આવે ત્યારે આપણે નથી કહેતા કે ભાઈ આ કર્યા ભોગવવા પડે, પણ એક પાપ પણ આપણે જ્યાં જાય ત્યાં ગોતી લે છે, તો પુણ્ય કર્યું હોય આપણને ના ગોતી લે, જ્યાં જાય ત્યાં ગોતી લે, પણ પાપમાં આપણને પાછો વિશ્વાસ છે કે ગોતી જ લેશે, પુણ્યમાં વિશ્વાસ નથી કે મને ગોતી લેશે, ફોકટ જશે. અરે પાપ ગોતી લેતું હોય તો પુણ્ય તો અજવાળું છે, અંધારું ગોતી લેતું હોય તો અજવાળું તને નહીં ગોતી લે. ભલા માણસ શું વાત કરે છે, ટ્રેન બોમ્બે થી અમદાવાદ આવતી હતી અને ટ્રેનમાં એક અંધ ભિક્ષુક ચડી ગયો અને હાથમાં કટોરો લઈને બિચારો આમ બોલે છે, ભગવાન કે નામ પર કુછ દે દઉં, ભગવાન કે નામ પર કુછ દે દઉં, રઘુપતિ રાઘવ રાજા રામ, રઘુપતિ રાઘવ રાજા રામ બોલતો જાય છે. એમાં લગભગ દેનારા ન હોય, પણ ઉપલી ત્રીજી સીટ હોય ને એને દયા આવી ગઈ, એને ત્યાંથી રૂપિયો કાઢ્યો, નીચે વાળાને કીધું કે ભાઈ આપો ને, અલગ ભિખારીને આપી દો. એ વચલેની સીટ વાળાએ સામેની સીટ વાળાને આપ્યો, એક ભાઈ કટોરામાં નાખી ગયો ને પેલા ભાઈ આપ્યો છે, એને નીચેના વાળાને આપ્યો. નીચે વાળા લઈને ઓલા ભિખારીના કટોરામાં સિક્કો હોય નાખે એટલે ઠણણ દઈને પડે જ ને, એટલે પડ્યો. અને ભિખારીએ કીધું, ભગવાન તમારા ભલા કરે. અને પેલી બર્થ ઉપર બેઠો તેની માણસ બોલ્યો, રૂપિયો કોનો અને દુવા કોને દીધી, કારણ કે હકીકતે ઓલાઈ દીધો અને આમ ફરતા ફરતા ફરતા આવીને આ માણસે ઓલા કટોરામાં નાખ્યો, ભિખારી એને હાથ આમ કર્યો, ભગવાન તમારા ભલા કરે. અને ઓલો બોલ્યો, રૂપિયો દીધો કોણે અને દુવા કોને દીધી, ત્યારે અંધ ભિક્ષુક એમ બોલ્યો કે હું આંધળો છું પણ મારી દુવા આંધળી નથી, ગોતી લે છે. ભાઈ ભાઈ ભાઈ, હું આંધળો છું, મારી દુવા આંધળી નથી, જેને આપ્યો છે એને ગોતી લે છે. વાહ વાહ ભાઈ, તો પાપ ગોતી લેતું હોય તો પુણ્ય ના ગોતી લે, આપવામાં ક્યારેક પાછું મન રાખવું આપણા માટે છે. એટલે જો આ કઈ લેવા માટે નથી માંડી હો કથા, અને એવા કઈ તમે છો જ ને, પીધા ભેળ ઉતરી જાય. પણ જીવનનું રહસ્ય છે, જીવનનું રહસ્ય આ છે, દેવામાં મન પાછું ન પાડ, દેવામાં પાછું. એક દિવસ ઠંડી સહી લેવી, પણ આલે લઈ જા, વાહ ગજબ છે. અરે લીંબડીના ઠાકોર અને કવિ શંકરદાનજી એનો રાજકવિ લીંબડીની બજારમાં ત્યાં ફરતા હતા, શિયાળોનો ઠંડો પવન હતો, માઘ મહિનાની ઠંડી, પણ સવારના પોરમાં વકમાં નીકળ્યા હતા અને મહારાજા એ સરસ મજાનો કિંમતી કોટ પહેર્યો હતો, ઓવરકોટ લાંબો, અહીંથી ગોઠંડી હેઠો ઉતરો અને શંકરદાન ગઢવી કવિરાજ એને ઓઢ્યો હતો, આમ કોટ પગની પ્યાનીથી નીચે આમ ડબુરી જાય એવો, અને ભયંકર ઠંડી હલબલી જાય, દાંત કડકડ કડકડ કડકડ કડકડ કડકડ થઈ જાય એવી ટાઈટ હતી. એ હાલા જતા એમાં એક ગરીબ માણસ રસ્તાને કાંઠે એવો ઠરે, એવો ઠરે, એવો ઠરે, એ નીકળ્યા એટલે આમ લીંબડી ઠાકોર ઉભા રહી ગયા, જોયું શંકરદાને જોયું, પણ શંકરદાન ગઢવી રાજકવિ એને જોયાની વેળે જ ઓવરકોટ ખોલી ભિખારીને ઓઢાડી દીધો, ખુશ થઈ ગયો ભિખારી. અને શંકરદાન ઠરવા માંડ્યા, ટાઢ જેવી હતી, પછી તો ભિખારીની વાત પૂરી થઈ ગઈ એટલે હાલવાનું જોઈ, હાલતા થઈ ગયા, પણ ખુદ લીંબડી ઠાકોરને મનમાં થઈ ગયું કે સાલું હું ન આપી શક્યો અને આ જેને હું નભાવું છું એ કવિરાજ શંકરદાને પોતાનો કોટ ઉતારીને આપી દીધો, મોઢું તો થઈ જાય ને બોલ્યો, વાળંદની વાટકી જેવડું થઈ જાય ને. માંડ માંડી ઠંડીમાં હિંમત હાલી અને લીંબડી સાંભળજો, અવાજ સાંભળજો, શબ્દ જવાબ સાંભળજો, શંકરદાનને લીંબડી ઠાકોરે કીધું, શંકરદાન કવિરાજ હા મને એક જવાબ જોઈએ બોલો. એ ભિખારીને ઠરતો જોયો તો તમારો જીવ હાલી ગયો અને તમે કોટ ઓઢાડી દીધો, મને કેમ દેવતા નામ ફાયલું, કેમ મારાથી દેવાણું કેમ નહીં? તો કે મારા ખોટું ન લગાડે તો વાત કહી દઉં, હા નહીં ખોટું લાગે કહી દો. તો કે વાત એવી છે કે મેં કોટ ઉતારીને એટલે આપી દીધો કે મને મારા ઠાકોર વિશ્વાસ ઉપર વિશ્વાસ હતો, તમને તમારા ઠાકોર ઉપર વિશ્વાસ નહોતો એટલે તમે કોટ ના આપી શકો. મને મારા ઠાકોર ઉપર વિશ્વાસ હતો કે લીમડી ઠાકોર મને બીજો કોટ આપશે જ, પણ તમને આ દ્વારકાના ઠાકોર ઉપર વિશ્વાસ નહોતો તમારા ઠાકોર ઉપર એટલે તમે આપી ન શક્યા. વારે વારે જેને ઠાકોર ઉપર વિશ્વાસ હોય એ આપી શકે છે. દાન આપે બીજાને માટે નથી, કોના માટે છે? લઈ જવાની આ રીત છે. દુઆ ગોતી લે છે ભાઈ, ગોતી જ લે છે. હા, અને બહુ સરસ મજાની કાવ્ય પંક્તિઓ જે ટીચર્સ છે એને તો સાંભળી જ હશે મીન પિયાસીની, કે પરમેશ્વર તો પેલું પૂછશે. મર્યા પછી પરમેશ્વર તો પેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? પરમેશ્વર તો પેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? આ દર્દ ભરેલી દુનિયામાં કોઈનું આંસુ લૂછ્યું તું? ત્યારે ગેંગે ફેફે થઈને કહેશે, હે હે હે શું શું શું. આ બધું કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, ઉંદર ચકલા ચું ચું ચું, ભમરા ગુંજે ગું ગું ગું, કોયલ કુંજે કું કું કું, ઘુવડ સમો ઘુઘવાટા કરતો એક માણસ બોલે હું હું હું. પણ પરમેશ્વર તો પેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? તમે કેટલા, આપણે નથી જિંદગીનો જરા સરવાળો માંડજો. ઉપર નહીં પૂછે કેટલા બંગલા તમે બનાવ્યા, એ પૂછવાનો નથી ઠાકોર. કેટલા તમે બંગલા બનાવ્યા અને એમાં કેટલા આરસ પાથરા અને એમાં એટેચ બાથરૂમ કેટલા હતા અને આવું કેવું હતું એવું કાંઈ પૂછવાનો નથી. પતરાના શેડમાં રહેતા હતા, કઈ પૂછવાનો નથી. પણ તમે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? દર્દ ભરેલી આ દુનિયામાં કોઈનું આંસુ લૂછ્યું તું? જો સાંભળજો ભાઈ, ઘણાના મનમાં એવો એક ભ્રમ ગરી ગયો છે કે દાન પુણ્ય તો પૈસા વાળા જ કરે, આ બધી વાતો પૈસા વાળા માટે છે. ના ના, એટલે કીધું છ પૈસા વાળા કઠિયારાની વાત છે. આ એક એક જેને કાનથી સંભળાય છે, આંખેથી દેખાય છે, બે માણસ આત્મકથી જીવનારો કોઈ પણ આજે લિવિંગ થિંગ છે, બિંગ છે, એના માટે આ વાત છે. કોઈ એમ નહીં માનવાનું કે બીજાને માટે છે, આપણી માટે જ છે, બધા કરવું જ પડે. પરમેશ્વર તો શું પૂછશે? શું પૂછશે? બોલો બોલો. પણ કોઈનું સુખ દુઃખ, દર્દ ભરેલી આ દુનિયામાં, હા વાહ, ભગવાન કે બંધે, અદભુત વાત તમે સાંભળજો. જેને જેટલી ઇન્ટેલિજન્સ એટલોય હલશે અને એટલોય સમજશે. એક માણસ મરી ગયો, નર્કમાં ગયો, યમદૂતો એને લઈને ધર્મરાજની સામે ઉભો રાખ્યો. તરત જ ચિત્ર અને વિચિત્ર ગુપ્તોએ ચોપડા ખોલવાનું શરૂ કર્યું. એટલે પૃથ્વી ઉપર મરીને નરકે આવનારો જીવ, એમણે આર્ગ્યુમેન્ટ દલીલ કરી. ધર્મરાજ, તમે ચોપડામાં જે લખ્યું હોય તે મને કબૂલ છે, તમારા હિસાબ કિતાબ પ્રમાણે મને તમે જે સુખ અથવા દુઃખ આપો એ કબૂલ છે. મને સ્વર્ગમાં નાખો, નરકમાં નાખો, જ્યાં નાખો મને કબૂલ છે, એમાં હું કંઈ પણ કહેવા માંગતો નથી. પણ એ બધા જ હિસાબ પતાવો એ પહેલા મારી એક વિનંતી છે. એક એક શબ્દ ધ્યાનથી સાંભળજો. મારી એક વિનંતી છે, એ પૂરી કરો. શું વિનંતી છે? એક મિનિટ માટે મને પરમાત્મા સાથે મુલાકાત કરાવી દો, વાતચીત નહીં, પરમાત્મા સાથે મને એક મિનિટ મુલાકાત કરાવી દો. તમારા હિસાબ મને મંજૂર છે, મને જ્યાં નાખવું હોય ત્યાં નાખી દેજો. તમારા કર્મફળના હિસાબ એ મને એમાં જરાય દખલગીરી કરવી નથી. એક મિનિટ મને મુલાકાત કરાવી દો. ધર્મરાજ કે એ નહીં થાય. કેમ ના થાય? અમારે બંધારણ નથી એવું. બંધારણ ન હોય તો આઘું પાછું કરો, થોડો સુધારો કરો, અરે ભાઈ સુધારો ના થાય, મને બંધારણમાં સુધારો કરવાની જરૂર નથી, અહીં વ્યવસ્થા જ નથી, અહીં અહીંયા એક જ વ્યવસ્થા છે, પૃથ્વી ઉપરથી અહીં આવો, અહીંથી પૃથ્વી ઉપર નાખી જઈએ, એ સિવાય અહીં કોઈ બીજી સર્વિસ જ નથી, અહીં કોઈ બીજી ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા જ નથી, આ એક જ વ્યવસ્થા છે, અર્થ ટુ હેલ, હેલ ટુ બીજું કઈ, સ્વર્ગથી એટલે નરકથી પૃથ્વી, પૃથ્વીથી નરક, બીજી તમને મુલાકાતની કોઈ વ્યવસ્થા જ નથી. અરે વ્યવસ્થા ના હોય તો કરો, પણ મેં તમને કહ્યું છે મને એક મિનિટ મુલાકાત આપો ભગવાન સાથે. ધર્મરાજ કે ન થઈ શકે ભલામણ. કેમ ના થઈ શકે? મેં ઘણી વાર સાંભળ્યું છે તમે બ્રહ્માને મળવા જાઓ છો, શિવને મળવા જાઓ છો, વિષ્ણુને પણ મળવા જાઓ છો, તમે જાઓ છો ને કહો છો વ્યવસ્થા નથી, એટલે આ ભાઈએ તો અમારા પૂરતી વ્યવસ્થા છે, તમારા પૂરતી હોય તો મને હારે લઈ જાઓ શું વાંધો છે ભાઈ? તને હારે ના લઈ જવાય, ન શા માટે લઈ જઈ શકાય? તમે ધારો તો થઈ શકે, પણ લગભગ બધા અધિકારીઓ આમ જ કહેતા હોય છે, અમને પૃથ્વી ઉપર અનુભવ છે કે આ વ્યવસ્થા નથી, આમ થાય એમ નથી. કરવું હોય તો બધું થાય છે, કરવું હોય તો બધું થાય છે, ન કરવું હોય તો કઈ નથી થતું. મારો ગળે જ પીડ્યો. ધર્મરાજને થયું કે આ પિંડ કઈ છોડે એમ નથી, એટલે કીધું કે ભાઈ જો તને લઈ જઈ, કોઈને વાત નહીં કરવા, નહીતર પછી બધા આવીને માગણી આવી કરે તો ઉપાધિ હું બીજાને કહેવાનો નથી, તો વાંધો નહીં. ધર્મરાજે એનું વિહિકલ પાડો, એ મંગાવ્યો, પેલા કીધું ભાઈ ચડી જા પાછળ, એને પાછળ બેસાડ્યો અને ધર્મરાજ ઉભડ્યા, સીધા ગયા વૈકુંઠ, એને દરવાજે ઉતર્યા, પાડાને પાર્કિંગમાં બાંધ્યો. એટલે વ્યવસ્થા તો સમજાવવી પડે ને, શું વાહનને ત્યાં મૂકવું જ પડે. તો સરદારજી પાર્કિંગમાં એની મારુતિ ગાડીના પાછલા બે વ્હીલ ખોલતા હતા. કોઈ કીધું કે અહીં શું કરવા, તમે શું ખોલો છો? તો કઈ લખ્યું છે પાર્કિંગ ઓનલી ફોર ટુ વ્હીલર્સ, એટલે બે કાઢી જ નાખવા પડશે ને. પાડાને મૂક્યો અને ધર્મરાજ પેલાને લઈને સાથે ચાલ્યા તો સ્વર્ગના દરવાણીઓ રોક્યા કે ધર્મરાજ આપને નમસ્કાર છે, આપ પ્રવેશ કરી શકો છો, આ કોણ છે? પેલાને કીધું થઈને બબાલ, ન જવા દે. અરે પણ ન જવા શું કામ દે? તમે કહેતા અહીંયા ન વાય તો અહીંયા સુધી પહોંચી ગયો કે નહીં? હવે એ જ ના પાડશે, માથાકૂટ કરશો, જગ્યા થઈ જશે. દરવાણી કે કેમ ના જવાય? અરે ભાઈ ના જવાય, કોઈ હિસાબે ના જવાય, તમે એમ એની પાસે જગ્યા કરી લીધી એટલે તમે એમ માનો છો અહીં જગ્યા થઈ જશે? ધર્મરાજ તમે જઈ શકો, ભાઈ મારે તો કોઈ કામ જ નથી, આ વાત પાછળ લાગ્યો છે એટલે હું આવ્યો છું. તો કે એને પ્રવેશ નહીં મળે, પેલા એ જ માથાકૂટ કરી, કેમ નહીં મળે એ મને તમે સમજાવો. ના મળે એટલે અહીંયા તમારી એવી કોઈ વ્યવસ્થા, વ્યવસ્થા કરો ને પણ. અરે આનો શિરસ્તો નથી પણ ઊભો કરો ને. ધર્મદેવ આ ધર્મરાજ જઈ શકે છે તો હું એની પાછળ પાછળ હાલ્યો જાઉં, વાંધો શું છે તમને? પાછળ ના જઈ શકાય, કેમ ના જઈ શકે? માળો એટલો બધો મળ્યો, રાડો રાડ બોકા ચીસો પાડવા માંડ્યો, તમે આવા છો ને બધા ફીટી ગયા છો, સ્વર્ગવાળા કોઈને જવાબ દેતા નથી, તમે આવા સુખી થઈ ગયા એટલે અમારી જવાનું સામું જોતા નથી, ઓ હા ધમાલ કરી મૂકી, વૈકુંઠ ના જાગી ગયા. પાર્ષદો કે આ શું છે? તો કોઈ એક કોક માથા ફર્યો આવ્યો છે અને એ ત્યાં દરવાજે ધમા ચકડી કરે છે એટલે આવું છે. ભગવાન કે ચાલો હું જાઉં. દરવાજે આવ્યા વૈકુંઠ નાથ, બોલ્યો કે જો આવ્યા ને સામેથી. એટલે આમણે કીધું શું છે? કે મારે મુલાકાત જોઈએ છે. કઈ વાંધો નહીં, તમે બોલો શું છે તમારે કામ? અને ભાઈ એને જે ભગવાનને લીધા છે કોઈએ સંભળાવ્યું નહીં હોય હજી સુધીમાં, એવું ભગવાનને સંભળાવ્યું. તમે આ દુનિયા બનાવી, તમે બનાવી છે પોતે? ભગવાન કીધું હા, તમે આ કરતા છો, આ સૃષ્ટિના કરતા તમે છો, હા આ કરતા હરતા સંહરતા ધરતા રક્ષક સર્જક તમે જ છો? તો હા. આ બનાવ્યા પછી આવું હોય? અત્યારે તમે જોવો તો ખરા, ધરતી ઉપર શું થાય છે, એટલી હિંસા, એટલી લૂંટફાટ, એટલી મારામારી, એટલા બલાત્કાર, એટલા વ્યભિચાર, એટલા દુરાચાર, એટલા પાપાચાર, એટલા હિંસાચાર, કઈ જોવાતું નથી, રોજ રોજ વધતું જાય છે, અને તમે એનું કઈ ઈલાજ કરતા નથી? તો આ બનાવવાનું તમને કોને કીધું હતું? જીવવા જેવું નથી રહ્યું, છાપા વંચાતા નથી, ટીવી જોવાતું નથી, એવા પાપાચાર દુરાચાર આવે છે, રોજ રોજ એટલા એટલા બધા થાય છે. તમે વિચાર કરો આટલી બધી દુઃખદ, નરકથી પણ વધી જાય એવી પીડાદાયક પૃથ્વી ઉપર આવું જીવન થઈ ગયું છે. તો તમે ગીતામાં કહી ગયા છો, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુથાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિના. મારો ગીતા મેળો બોલવા, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી. તમે જ બોલ્યા છો ને સંભવામી યોગ્ય, હા હું બોલ્યો છું. તો હવે પાપ વધવામાં બાકી શું છે? તે તમે આવતા નથી, આવો ઠીકઠાક કરો કાંઈ. હું તમને એ કહેવા આવ્યો છું, પેલો કે તમે આવો ને આ બધું ઠીકઠાક કરો, અમારે જીવવું કેમ આમાં? ભગવાન કે બોલતા જ નથી. પેલો કે તમે યુગે યુગનો અર્થ એવો કરતા હો પ્રભુ કે અમે એક યુગમાં એક જ વાર આવું છું, તો કઈ વાંધો નહીં, મુબારક તમને. ન આવો, તમે વારે વારે ન આવી શકતા હો તો કોઈ સંત ફકીર ઓલિયા જ્ઞાની કોઈ આચારવાન કોઈ એવા એવા મહાપુરુષ સાધુ પુરુષ ઓલિયા પુરુષ ફકીર પુરુષ એને મોકલો કે એ બધું આ ઠીકઠાક કરે. કોઈને મોકલતા કેમ નથી? કોણ કરશે આ ઠીક ઠીક? તમે આવતા નથી, ઓલિયા પુરુષને સાધુ પુરુષને ફકીર પુરુષને પણ તમે કોઈ મોકલતા નથી. મોકલો તો ઠીક થાય. 10 મિનિટ ભગવાનને ગગલાય, ત્યારે છેલ્લે ભગવાન એટલું બોલ્યા, તું શું કહે છે? બસ એ જ, કોઈકને હવે સાંભળજો, કોઈકને મોકલો તો ધરતી ઉપર કંઈક લોકોને માનવતા શીખવાડે, કંઈક હિંસા ઘટાડે, દુરાચાર પાપાચાર ઘટાડે, લોકોને સારે રસ્તે વાળે, અને જીવન દુનિયામાં કંઈક જીવવા જેવું થાય એવું કંઈક ઠીકઠાક કરે. એટલા માટે કોઈકને મોકલો, કોઈકને મોટલો. એટલે જ ને ભગવાન એક જ વાક્ય બોલ્યા, મેં તને એટલા જ માટે મોકલ્યો તો તે શું કર્યું? વારે વાહ ભાઈ, તમે વિચાર કરો, એ આપણે બધાને પૂછવાનું છે, આપણે શું કર્યું? દર્દ ભરેલી આ દુનિયામાં કોઈનું આંસુ લીછ્યું તું? પરમેશ્વર તો પેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? આ બગીચો હોય ને, એ બગીચામાં 3 પ્રકારના લોકો આવતા હોય. એક આવે, બાકડે બેસે, ઝાડ નીચે નીચે બેસે, હરે ફરે, હવા લે, લોનમાં ફરે, આરામ કરે, નીકળી જાય. બીજા પ્રકારના એવા લોકો આવે, આવે કોઈ ઝાડની ડાળી તોડે, ચકલીના ખોલ નાખે, પાણી વેડફે, કોઈ વસ્તુ આઘી પાછી નાખી દે, કોઈ પાંદડા તોડે, કોઈ ફૂલ છોડ ઉગાડે, નુકસાન કરે, અને વ્યાજ માળી જોઈએ રાખે છે. આગલો આવ્યો, એ કાંઈ બહુ માળી નજરમાં ન હોય. બીજો તોડફોડ કરે, નજરમાં હોય પણ એના ઉપર પ્રસન્ન માળી થાય નહીં. ત્રીજા પ્રકારના એવા લોકો આવે, કે પાણી ટપકતું હોય તો ચકલી બંધ કરે, કે બગડતું હોય સરખું કરે, કોઈ કુંડું હેઠું પડી ગયું હોય ઊભું કરે, કોઈ છોડ વળી ગયો હોય એને બેઠો કરે, કંઈ કચરો પડ્યો હોય એટલે કચરાપેટીમાં નાખે, કોઈ ફળફૂલ ખાધું હોય છાલ રખડતી હોય તો એ કચરાપેટીમાં નાખે, સારું કરે. માળીની નજરમાં એ હોય, રાજી કોના ઉપર થાય? ત્રીજા ઉપર થાય. એમાં દુનિયા છે ને એ ભગવાનનો બગીચો છે, સૃષ્ટિ છે, એમાં જે આવે અને જે સમૂહ કરે ઠીકઠાક કરે એના ઉપર માલિક રાજી. દર્દ ભરેલી આ દુનિયામાં કોઈનું આંસુ લીછ્યું તું. અને તમને જો તમે સારું કમાવો, કોઈ જમીનમાં, કોઈ શેરબજારમાં, કોઈ વેપારમાં, કોઈ ટ્યુશનમાં, કોઈ ધંધામાં, હે તમે કંઈ સારું કમાવો અને એકદમ મોટો જરા માલ મળી જાય તો તરત વિચાર આવે ને, થોડું FD કરાવી નાખો. હે બસ સમય આવી ગયો હોય ને તો આપણે થોડીક FD કરાવી નાખવાની. શાની દાન પુણ્ય નહીં. હા જે છે ને અત્યારે મોકો હોય, પૈસો હોય ખિસ્સામાં હોય તો થોડું મૂડી રોકાણ FD કરાવી જ લેવું, એમાં વાટ ન જોવાય. ક્યારે મરી ગયા શું ખબર, કાંઈ ખબર પડે છે? હા એક જ વાત છેલ્લી ફિનિશ થઈ જશે. જસદણ આટકોતના દરબાર આલિંગવાળા દાન પુણ્ય બધાને બહુ કરે એટલે એના કારભારીએ એકવાર કહ્યું, બાપુ મારું નાને મોઢે તમને કઈ જાજુ કઈ કહેવાય નહીં, પણ બાપુ જરા માપ રાખીએ તો સારું. આટલું બોલતો કેટલું થયું, બાપુ થોડુંક માપ રાખીએ ને તો સારું. આ તો બધું એવું છે બાપુ કે ગોળ હોય ને ત્યાં માખ્યું હોય એટલે તમે આપો છો તો લોકો આવે છે, ગોળ હોય ત્યાં માખ્યું હોય આલિંગવાળા દરબાર એક શબ્દ બોલ્યા નહીં. રાત પડી ગઈ, 8-9 વાગ્યા, અને ગોળનું ભીલું મંગાવ્યું અને મૂક્યું સામે અને કીધું કારભારીને બોલાવો. અને કારભારી આવ્યા, બોલો બાપુ અત્યારે શું કામ? તો કે તમે શું કહેતા હતા દિવસે? તો કે ગોળ હોય ત્યાં માખ્યું હોય. હા હા હોય, આ ગોળ પડ્યો માખ્યો લઈ આવો. આ ગોળ સામે પડ્યો માખ્યો લઈ આવો. તો કે બાપુ રાતે ના હોય દિવસે હોય. દિવસે હોય ને તો એમ ને, દિવસે જ હોય ને. માનવીની પાસે કોઈ માનવીન આવે, માનવીની પાસે કોઈ માનવીન આવે, હજી તારા દિવસોની પાસે દુખિયા આવે રે આવકારો. દિવસ હોય તો આવે છે, બાકી આપણો જયારે રાતનો વારો ચાલતો હોય ત્યારે કોઈ આવતો નથી બાપા. ગોળ હોય તોય કોઈ ના આવે. અત્યારે મારો આલિંગ વાળા કે દિવસ ચાલે છે તો ફિક્સ ડિપોઝિટ કરી લેવા દે ને, જેટલું થાય એટલું ગુલામ માણસ. પછી રાત અંધારી રાત આવી જશે ત્યારે શું થવાનું છે? દિવસ હોય ત્યારે થાય છે. માટે જ એ કાગ બાપુએ ગાયું છે કે હજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે હો. કેમ તમે આવ્યા છો એમ નવ પૂછજે, હેજી અને ધીરે રે ધીરે તું બોલવાન દેજે રે આવકારો મીઠો આપજે. હેજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે, સગા સંબંધી નહીં, જે કોઈ આવે આવકારો મીઠો આપજે હો. વાતું એની સાંભળીને આડું નવ જોજે, વાતું એની સાંભળીને આડું નવ જોજે, હજી માથું રે હલાવીને એને હોકારો તું દેજે રે આવકારો મીઠો આપજે હો. કાગ એને પાણી પાજે અને સાથે બેસી ખાજે, કાગ એને પાણી પાજે અને સાથે બેસી ખાજે, અને પછી એને જાપારે લગી તું વળાવવાન જાજે રે આવકારો મીઠો હે આપજે હો. આ એક પૈસો જે છે, મતલબ કે આપણે જે આપીએ છીએ એ બધું મૂડી રોકાણ છે, એ પાંચમા પૈસાની વાત કઠિયારાએ કરી છે. છઠ્ઠા પૈસાની વાત આવતા શુક્રવારે સહજાનંદ સ્વામી.